એની વૃત્તિ અત્યારે ત્યાં જાય છે, ઊંચું ચાક્યા એને. સંકિત જેવું સુખ આ જગત માં કોઈ એવું નથી કે જે સંકિત ના જેવું સુખ હોય, એ ચાકી જાય ત્યાં પછી શું કહ્યું વૃત્તિ ત્યાં ત્યાં જાય. સન્મુખ થાય તો લાભકારી બે કલાકમાં મુક્ત થાય એવું આ જ્ઞાન છે. જો તીર્થંકરો વસતા હોય ને બે કલાકમાં મુક્ત થાય. સન્મુખ થવું બધા પચ્ચા માણસ જ્ઞાન આપે ને, સન્મુખ અમુક જ થાય માણસ. સન્મુખતા બહુ પૂંચારી હોય તો સન્મુખ થાય, બીજા બધા તો આમ જુએ આમ જુએ. સન્મુખ એટલે આમ સીધું, કેટલાક આમ જુએ કેટલાક આમ જુએ કેટલાક આમ જુએ, એ પ્રમાણે પરિણામ પામે પછી. સન્મુખ દ્રષ્ટિ થાય તો કામ જ શું. કેટલાક ને આ પુણ્ય દ્રષ્ટિ હોય, આમ ભાઈ સંકોચ પણ આમ જોઈએ જરા દેખાતું જાય, અને કેટલાક તો હું તો જોઈએ ત્યાં પછી બધું ના દેખાય. આ જ્ઞાન આપવામાં તો એની દ્રષ્ટિને આપણે શું કરીએ, એની દ્રષ્ટિ મેળવી આપણે કેમ કરીએ. એમાં તો સ્વભાવ સન્મુખ થવું પડશે. શું કહ્યું? હા જય સચિદાનંદ. જૈન સાધુ બધા કે છે સ્ત્રીઓ સ્ત્રીઓ સ્ત્રીઓને મોક્ષ ના હોય. જ્ઞાન પામે એટલે પછી પુરુષ થાય, એનું એ પછી એમ નથી. બીજા અવતારમાં પુરુષ થઈ જાય એનો મોહ ઘટી જાય તો. હા મોહ હોય તો હજી સ્ત્રી થાય. જ્યાં સુધી એને મોહ છે, વક્ર પરિણામ છે ત્યાં સુધી, ત્યાં સુધી સ્ત્રી થાય. મોહ ને કપટ બે હોય તો એ સ્ત્રી થાય. બે યાની તું સમજે ને, પુરુષ મોક્ષે જવા માટે બે અવતાર પુરુષ નો જોશે. સ્ત્રી પર્યાય માં મોક્ષે જાય એમ પૂછે છે. સ્ત્રી પર્યાય માં મોક્ષે જાય તો અપવાદ કોપરો, જે જાય તો અપવાદ કહેવાય. જેમ મલ્લીનાથ બનેલો અપવાદ કહેવાય, એ હોય નહીં બનતા. શું અપવાદ એટલું પુરુષ થયું બને, એટલે એવી આચાર રાખી ખોટી કહેવાય. એટલે એને પુરુષ થઈ જ છૂટકો. પુરુષ પર્યાયમાં આવે તો જેટલા તારે મોહ હીરાનું કરો એટલે કર, પછી મોહ ઉત્પન્ન ના થાય એવું રાખી. હા જ્યાં હાડી દેખે તો એને લઈ આવે, જ્યાં હીરો દેખે તો એને કરો. પણ મોહ પૂરા કરી નાખશે તો સારું, ઉપરી આ ફરી મોહ ઉત્પન્ન થાય નહીં. અને બીજું કપટ, અમથું અમથું અમથું જીઠું બોલો. આપણે કહે કેમ મોડું થયું, વખતે બોનું એવું કાઢે કે આપણને ક્ષેત્રે. શું કહ્યું? હા એમાં બોનું ના કાઢ્યું ચાલે એવું હતું, તો પણ સ્વભાવ એવો આવડે બધું. કેમ ઢાંકવું તે આવડે, તને એવું આવડે છે એમ? એક્સપર્ટ નહીં હોય પણ હા, જેમ મોટી બેન એક્સપર્ટ છે એવું નહીં. કેટલા કે એક્સપર્ટ હોય તમે, પુરુષો ને એવું ડ્રોન્સ ના આવડે ફાયદા મળે ને પુરુષ થાય ને તે જ કહેવાય ને સ્ત્રી ને પુરુષ બંને માં આત્મા જ છે અને સ્ત્રીઓ મોટે ના જાય એવું કહેવાનું કહેવાનો ભાવ હતા તે વાત આવરી સમજાય નહીં એ તો અહીંયા જ્ઞાની પુરુષ પાસે જઈ રહ્યા એટલે એને બધા મૂર્છા નહીં આ બહુમાં જે ગયા આવતા ની થયેલી તે ડિસ્ચાર્જ થયા કરે નવું ચાર્જ મૂર્છા ના કરે નવું ચાર્જ મૂર્છા ના કરે બધી આ તો કંટાળે કંટાળે પણ આવું ફરી કરવું કપટ ના કરે જો નહીં છે જે કપટ દેખાય છે પુરુષ નામ હોય ક્રોધ ક્રોધ અને માન બે વધારે હોય હું કઈ છું હીરામાં તું એક્સપર્ટ પણ બનતા સુધી ના થાય આપડા જ્ઞાન ને બરોબર એક્સિડન્ટ થાય ને થાય નહી આખી જગત તમે ચારિત્ર જ જોયું નથી અરે ચારિત્ર મોહની જોયું નથી જગત આ બધા કે ચારિત્ર મોહની મને ચારિત્ર ચારિત્ર મોહની કોને કહો છો આ તો મિથ્યાત્વ મોહની છે બધા આપણા આચાર્ય કે ચારિત્ર મોહની ચારિત્ર મોહની નો ચારિત્ર મોહની મિથ્યાત્વ મોહની છે ચારિત્ર મોહની તો દત્તમોહની બાપ થયા પછી બાકી રહ્યું એમનામ ચારિત્ર મોહની મિથ્યાત્વ મોહની ની ગાંસડી માંથી દત્તન મોહની નો ભાગ બાદ કરી નાખીએ ત્યાર પછી બાકી રહ્યું છે ચારિત્ર મુક્તિ કહેવાય ગણિત દત્તન મોહની બાદ થઈ ગયો એવું બોલે છે ને તમે ના એક ભાંસડી હોય તો મિથ્યાત્વ મોહની કહેવાય શું કહેવાય અને તેમાંથી દત્તન મોહની એમાંથી કાઢી દઈએ આપણે તો બાકી રહીશું કઈ મોહની તક ચારિત્ર મોહની શું કહ્યું સંકેત પામેલો હોય તેને ચારિત્ર મોહની સંકેત જોયું નથી સંકેત ની માં કે ઈશ્વર બાપ કે જાણતા નથી તે પહેલા સુધી મને ચારિત્ર મોહની વર્ત છે સંકેત ની માં કે છે સંકેત જાણતા નથી જે છોકરા ને ઓછે એને મા બાપ ને ઓછે એવું કશું જાણતા નથી કે ચારિત્ર મોહની તમારા તો ચારિત્ર મોહની વર્ષે છે નહીં જુઓ છો એટલે તમને જ ચારિત્ર કહેવાય નવનીતભાઈ જે કઈ દૂર સદું કરે છે તેમ તમે જુઓ છો શું કરો છો નવનીતભાઈ ગમે તો કોઈ બીજો લડે છે વળે છે તકરાર કરે છે તે બધાને તમે જુઓ છો ચારિત્ર મોહની બાર નવનીતભાઈ જે કરે છે એ ચારિત્ર મોહની તમે જુઓ છો એ તમને જ ચારિત્ર આટલી બધી ઊંડી વાત થી દેખાય સમજાય અને વખતે મેં પાડી હોય તો બહાર જઈને તમે કહેતા હોય કેવી રીતે આવડે પાછો બીજો પેલો બીજો પ્રશ્ન પૂછે એટલે તમે પૂછે જાવ રાત તો જાતે ચાલતા ચાલતા ગયા હોય ને જોતા જોતા ગયા ખબર પડે કે આ અહીંયા ગયા અમુક આગળ મોટો વડ હતો એમ ફરણ એમ તમે તો એમાં બંધ મોટરમાં આવીને ભરી અહીં મોટરમાં તમને શું ખબર પડે કઈ આગળ વડે તો એ બધું પૂછે તમે વડ આગળ ગયેલા તો સાહેબ હું ભણતા નથી વડ પર ક્યારે બન્યું ના હોય એવી વસ્તુ છે. તેથી કવિતા એ કવિ એ બધું લખ્યું છે ને, બધી કવિયા લખ્યું છે ને, એ તો બધું વિચાર ને બધી સમજ પડે. કવિ એ જોઈ જેને વિચારી નથી લખ્યું, સહજ ભાવે લખ્યું. નિમિત્ત એ જ બન્યા ને, આટલા બધા લોકો છે, આખું ચાર બની વસ્તી, કોઈ નિમિત્ત ના બન્યું એ કઈ આવ્યા. નિમિત્તે તમે બન્યો એટલે તો ત્યાગ કરે છે, ત્યાગ કરી તે આત્મા. શું કહ્યું? તપ વાળો કે ના, એ ત્યાગ નહીં પણ તપ ની જરૂર છે. તપ કરું તે જ આત્મા. અરે હું આત્મા તપે નથી, નીચે આગળ નથી. જ્ઞાની પુરુષ એકલા જ જાણે છે આ દુનિયામાં, એક જ માણસ, બીજો કોઈ આ આત્મા નથી જાણી શકે. શબ્દો થકી જાણનારા મળી આવશે, પણ જેમ છે તેમ જાણવું એનું નામ આત્મજ્ઞાન. શું કહ્યું? હા, એ એટલું જ્ઞાની પુરુષ. તેથી તમે તમને કશું કહ્યું કહ્યું ભાઈ, તમારે કશું કરવાનું નથી, બધું કરશે વ્યવસ્થિત. શું કર્યું? અને પેલા લોકો આત્મા જાણ્યો હતો તે એવું કહેતો કે ભાઈ કશું કરવાનું નથી બા. શું કહ્યું? તો લોકો ફાલતું હોય ને, બધાએ ત્યાગ કરવાનું ક્યાં ક્યાં કર્યું છે? શું કર્યું છે? કૃપાલદેવ એકલા જ લખ્યું કે જ્ઞાની પુરુષ ને ત્યાગા ત્યાગ સંભવે નહીં. શું કે છે? હા, આત્મા જે જાણશે તેને ત્યાગ ના જોઈએ ને અત્યાગ ના જોઈએ. તમે જાણ્યો એટલે તમારે ત્યાગ બ્યાગ ના. શું કહ્યું? લખેલું તમે યાદ છે તમને? અને પોતે ત્યાગ કરતા હતા, મારા ત્યાગ થતો નથી. જ્ઞાની પુરુષ ને ત્યાગ આત્મા જાણો તો તમારે ત્યાગ કરવાનું કશું રહેતું નથી. જાણવાનું જ રહેશે, સમજવાનું બાકી રહેશે. એ તો પોતે લખ્યું છે ને પોતે. હે, જ્ઞાની પુરુષ એમને પણ છે તે એવું કહ્યું કે હવે કઈ ગ્રહણ ત્યાગ નો કડાક તો જય સચિદાન. ગ્રહણ નો કોઈ કડાક ઉઠો નથી ને ત્યાગ નો કડાક ઉઠો નથી. શું કહ્યું? એ જ્ઞાન થયું છે. દર્શન મોહની એટલે આ પેટી મને આબુ દેખાય. અને હું લઈને આવું અને કે લુગડા ને ગાલું, મારા લુગડા કેટલા ઉજરા થાય. દર્શન મોહની એટલે જેમ છે તેમ નહીં દેખાવું, જુદી જ રીતે દેખાવું. જુદા આકાર થી, જુદા થર થી સમજાવું. શું કહ્યું? હવે એ પેટી ઉપર નહીં, આપણા આત્મા ઉપર. કે આત્મા પોતાના આત્માને જે છે એમ સમજે નહીં. પટેલ છું, ફલાણું છું. જ્યાં જન્મે જ્યાં લોકો જેવું કહ્યું એવું હોબળું એવું જેને માને એનું નામ કરતું વસ્તુ ઉપર રાગ કે દ્વેષ થાય એ દર્શનમોની નહીં એમ પૂછે છે. કોઈ વસ્તુ ઉપર રાગ કે દ્વેષ થાય એ દર્શનમોની નહીં. વસ્તુ ઉપર રાગ દ્વેષ થાય છે દર્શનમોની. દર્શનમોની છે પહેલું કેવી આ વસ્તુ ઉપર રાગ દ્વેષ થાય. દર્શન મોહની ના હોય તો રાગદ્વેષ થાય જ નહીં શકે. દર્શન મોહની એટલે પોતાનું પોતે પોતાનો બોધ નથી. પોતે કોણ છે એનું ભાન નથી. એટલે પોતે હું નવનીત થઈ છું, હું સા છું, અમનો મામા છું, અમનો કાકો છું, આ બધા ભાવ છે ને એટલે બધી રાગ જઈ શું ના હોય હું આત્મા જ રાગદ્વેષ થાય. એટલે દર્શન મોહની જાય તો હું આત્મા છું બાંધતા એમ સમજે. દર્શન મોહિની ખેંચી લઉં છું પછી ચારિત્ર મોહિની રહેશે. એ જે છે ને એ આપ જો બરોબર સમજાવશો ને તો સમજાશે. આ જે દર્શન મોહિની છે એ અમને સમજાયું સમજાવવાથી દર્શન મોહિની બજાર સારી છે. હા એ તો અમને સમજાય કે આ સાધુ આચાર્ય કે અમને ચારિત્ર મોહિની છે તો એ નિત્યાત્વ મોહની કહેવાય. શું કેવાયતા નથી એટલે ચારિત્ર મોહની બોલે છે. ચારિત્ર મોહની એક નિત્યાત્વ મોહનીનું એક મોટો કોઠળો છે. એમાંથી પાંચ મણ છે, એમાંથી ચાર મણ કાઢી દઈએ દર્શન મોહની તો એક મણ રહે ચારિત્ર મોહની. શું રહે બાકી રહે દર્શન મોહની જાય તો બાકી રહે ચારિત્ર મોહની રહી છે ને કે ગયા આવતા ના પરિણામ રહ્યા છે ને કે શું કે છે નામ ગણી દર્શન મોહની એટલે ચાર પરિણામ નવા ચાર સત્સંગ અને ચારિત્ર મોહની એટલે ડિસ્ચાર્જ પરિણામ થઈ ગયેલું છે. પરિણામ તેનું શું થાય સમજ પડે તો ને દર્શન મોહની એટલે ચાર્જ પરિણામ. સાથે ચાર્જ પરિણામ બંધ કરી દીધું એટલે ઘરમાં ચાર્જ થતા બંધ થઈ ગયા. પણ ગયા તમે ચાર્જ થઈને અત્યાર સુધી હતો એ ડિસ્ચાર્જ થવા માટે શું કે ચારિત્રમો તમને એનો અર્થ એ થયો કે તમને એના એ શબ્દમાં યાદ રાખે મારા બોલેલા શબ્દમાં કેવું પડે તમારી યાદગીરી જન્મ છે. મૂળ તો આપણે જ્ઞાન લીધું તે પહેલા મિથ્યાત્વ મોહિની જ્ઞાન લીધા પછી દર્શન મોહિની ગયું અને ચારિત્ર મોહિની રહ્યું. આ જ પોઝિશન ને બરોબર ને ચારિત્ર મોહિની રહ્યું તેને તમે જુઓ છો એટલે સમ્યક ચારિત્ર છે. તમને સમ્યક ચારિત્ર બરોબર તેને તમે જુઓ છો. હા આ ચારિત્ર મોહની તો કોને અહીંયા ચારિત્ર મોહની ખરું પણ ત્યાં આગળ ચારિત્ર મોહની ના કરતા પણ હોય છે અહંકાર ને શુદ્ધ કરવો પડે. અહંકાર શુદ્ધ કરતા કરતા જવાનું એટલે ચારિત્ર મોહની માં અહંકાર જેટલો ચારિત્ર મોહની એટલો અહંકાર પણ હોય ને. એટલે એમને ચારિત્ર મોહની ખસેડવી પડે. તમારે ચારિત્ર મોહની ખસેડે નહીં. તમારે ચારિત્ર મોહની જુઓ એટલે તમે એમ તમે ચારિત્ર માં આવ્યા. ડિસ્ચાર્જ થાય છે જોવા જોઈએ એટલે સમજ નહીં. અને એમને ડિસ્ચાર્જ કરવો પડે. ભયંકર આફત નું સ્થાન છે એટલે બધું. કહ્યું કે કરોડ અવતાર એના બને એવું અહીં એક કલાક નું બને માટે કામ કાઢી લેજો. તમે શું કહે છે ગાડી લેજો, ફરી ફરી આ તાલ બેસવાનો નથી, એક મિનિટ પણ ફરી ફરી દાદા નો તાલ બેસે નહીં, બીજું બધું બેસશે. કારણ કે આ પારિણામ એક સત્તા છે, મહાવીર ભગવાન ની પરિણામ એક સત્તા હતી, આ પારિણામ સત્તા છે. ફક્ત કેવળ જ્ઞાન નો ભેદ છે, શું છે ભગવાન નું કેવળ જ્ઞાન સંપૂર્ણ અંશે ત્રણ અંશે છે, શું છે આના કેવળ જ્ઞાન નો ભેદ છે, અંશે કમી ના છે, શું છે પારિણામ સત્તા નું સંપૂર્ણ છે. એ બને નહીં ને પાણી ની સત્તા હોય નહી, સંપત્તિ આવે તમે એટલે આપડે કામ કરી લેવું આપડે સમજી તમને પૂછે પણ તમારે સમજાવવું હોય તમારા તમને તમારી અંદર પ્રમાણે સમજાવવું એટલે જ્ઞાની પુરુષ ને અન્યાય કરાવડાવો ને તો એ મજા તો મોહની ના ત્રણ ભાગ પડી જાય. એવા સંજોગો બાજે પહેલી ભાગ થઈ જશે મિથ્યાત્વ મોહની મિશ્ર મોહની અને સંયોગ થોડાક અંશે મિથ્યાત્વ મોહની કપાયું કઈ સત્સંગમાં ગયો ને થોડું મિથ્યાત્વ મોહની કપાય તો ગાંઠ તૂટી જાય, મિથ્યાત્વની ગાંઠ તૂટી જાય. તો મિથ્યાત્વ મોહની મિશ્ર મોહની સંયોગ સાધુ આચાર્ય બધાને છે તે મિથ્યાત્વ મિથ્યાત્વ ની ગાંઠ તૂટેલી છે. કઈ છે એને મિથ્યાત્વ મોહની ઉત્પન્ન થઈ, શું થયું મિથ્યાત્વ મોહની નહીં, કેટલાક કોક ને મિત્ર મોહની હશે નહીં, તો સમ્યક્ત્વ મોહની આ કાળમાં હોય નહીં. સમ્યક્ત્વ મોહની કોને કહેવાય, એક જ પ્રકારનો મોહ આત્મા શું હશે, આત્મા શું હશે, રાત કાળો એક વિચાર આવે એવા કોઈ મોહ છે ખરો? ઓછા નહીં હોય જ નહીં ને, એને આખો દાડો ખાવાના પીવાના બરી બાયરીના વિષયના એ વિચાર આવે, આ તો આત્મા એટલો જ શું હશે એવું તો કોઈ નહીં. જ્ઞાની પુરુષ ને એવું ના હોય, એ એટલો બધો સમ્યક્ત્વ મોહ નહીં એટલે શું આત્મા શું હશે એના વિચારો આવે. મને બહુ રહેતો હતું, ભારે રહેતો અને આત્મા આ છે એમ નક્કી થયું એમ નામ સાહેબ સંગીત શું કહ્યું સમ્યક્ત મોહની ગયું. સમ્યક્ત મોહની હોય તો હજી આત્મામાં નિશંક પણ ના થાય, આવો હશે કે તેવો હશે, આમ હશે કે તેમ હશે, શું કહ્યું શંકા જાય નહીં. શંકા જાય એટલે ભગવાને કહ્યું જેને સાહેબ સંગીત કહ્યું, શું કહ્યું નિશંક. અને તેથી કહેવા દે એટલે કહ્યું નિસંગતાથી નિસંગતા ઉત્પન્ન થાય છે, નિસંગતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે. હવે આપણે પેલું મિશ્ર મોહિની કહ્યું એ શું, હા જેમ શાસ્ત્રો લખ્યું છે કે આત્મા આવો છે, આવો નથી, આવો છે, આવો નથી, એમ ના એવું કઈ આત્મા તો કોઈને પડેલી નથી, એમના આહાર ની પડેલી છે, નહીં પડેલી છે. આજે શું આહાર આવશે? અને લોકો આજે આટલા ભેગા થયા હતા 500 માણસ, અને મારે 50-50 શિષ્ય છે એની જ પડેલી છે. કઈ નવો સંસાર ઉભો કર્યો હોય, નવો સંસાર એટલે સંસારમાં જ વધતી રહે કે મારે 25 શિષ્યો છે, મારે પેલો કહે મારે 5 શિષ્યો છે, મેં આટલી ખબડી સભાઈ છે, આમાં નામાં ચીપ રહ્યા કરે આત્મા. એ મિથ્યા તો મોહની, ના ના મિથ્યા તો મોહની ખરું, પણ મિત્ર મોહની મેં ભાઈ મિત્ર મોહની એટલે આ મોહ તો ખરો છે ને, શું કહ્યું? અધ્યાત્મ નો મોહ તો ખરો, એમાં ના ના કહેવાય, શું કહ્યું? અધ્યાત્મ નો મોહ તો ખરો, પણ આ મોહ ખરો એટલે મિત્ર મોહની. આ મોહ એટલે કીર્તિ નો, માન નો, બાબા કઈ એટલે અધ્યાત્મ નો મોહ ખરો ને આ મોહ ખરો, બંને મિશ્રિત મોહ, હે? એટલે મિશ્રિત મોહ. આ તો વાર જ દશા છે, રાતે જુદી કેમ કીધો હા બધી આપડે કઈ ભાઈ અહીં આગળ અહીં ક્યાં રહેશે? આ ખૂણા પડી રહી છે કે અને હું બહાર થયા ઈચ્છે છે, તો મને આ ખૂણા ભૂલી રહ્યા છે. જાય જ નહીં, કારણ કે આત્મા એકલી જ પડી લીધી, બીજી કોઈ પડી જ નથી એને. કેટલું આપડે હમણાં બેહી રહે છે ને, મોટા ઉંમર ના થઈ જાય મોટી ઉંમર, બહાર બહાર કરીએ ગવડાય ગવડાય ચાર. તમે ભૂપતભાઈ સમજાય, 12 વર્ષથી સમજ્યા તમે? હા જો મોટી ઉંમર ની અવસ્થા હોય તો તમે અહીંથી દુકાને જાઓ જ નહીં ને, દુકાન હાથવાની ચિંતા ના હોય ને, જે વ્યવસ્થિત ના હોય તે હાથું બધું બાળક અવસ્થા છે ને, બાળ અવસ્થા છે ને, બધા કામ કાઢી નાખશે. મૂળ આ જ્ઞાન બહુ જોઈએ પોતાનું, જાણવાની તમન્ના વાળા રે બધા. આ ભૂખ્યા માન ભૂખ્યા, કેવું અહંકાર જગ્ન થયેલા, કેવું તેના પ્રકાર એવું કહેતા હતા કે આ પરણા સાધુ તો આગળ આવ્યા, પછી નાસી ગયા, પછી નાસી ગયા. અહંકાર તે જ અહંકાર એમાં સુધે નહીં, એ જ અહંકાર એમાં સુધે નહીં, તો આડા આવરી બોલા બોલ કરી જતો રહે. તે ગાડા થઈ ગયેલા, બોબડા થઈ ગયેલા, એવા બધા થઈ જાય. જ્ઞાની પુરુષની પાસે તો જગ્યાએ ઘોડા કાઢે ને, તો પછી જીભ જતી રહે, મેન્ટલ થઈ જાય. જ્ઞાની પુરુષ પાસે કશું આવું અવરું અવરું ના કરાય, સફળજની પાસે જે નાસી ગયેલા બધા થઈ ગયા એ પોતે લખ્યું છે. પેલા ને તો ખબર જ ના હોય જ્ઞાની પુરુષ ની મહત્તા. પણ કેટલાક સાધુ આચાર્ય એમની પર ફરતા ને સાધુઓ થઈ ગયેલા તે ફરતા તેને આ ડફડાવે ને પૂછે શું કઈ જ્ઞાન દર્શન કઈ કરો છો તો ના સાહેબ કઈ એવું કઈ જ્ઞાન દર્શન તો કરતા નથી પણ સવારનું હળવા જઈએ છીએ તારે ચા નું ખીબરું વળી લઈએ છીએ અને ચીકણી વળી લઈએ છીએ કે એ જ્ઞાન દર્શન સારી રીતે આ જરા ટોણા મારે ને એ ટોણા માંથી પેલા અવરું બોલે તારે આ બધા વધારે કડક બોલે એ કડક થઈ માપી ગયેલા લોકો ભાડા થઈ ગયેલા એ સાધુઓની જે સંખ્ય ને ભાડો થઈ જાય આપણા માં ભાડો થઈ જાય કઈ પણ બહુ હોય ગયા મા બાપ હોય ક્યાં જાય પેલા તો નાગોન ને કઈ કહેવા હોય જ નહીં કે એવું આકા દુષણ કાળ બીડી સિવાય હા સાથે હા અમારે ત્યાગ નથી વધતો એ ના નીકળે શું કહે અમારો અંદર નો ત્યાગ તો જબરદસ્ત છે અંદર તો ફુલ્લી તાગ છે બધી વાત પણ આ દેખાવાનું છે એટલે અમે આ દેખાતીએ નહીં. ચંદ્રકાંત ભાઈ કે છે કેવી રીતે બધા દોષ જલ્દી નીકળી જાય બધું અમારા અમારી પાસે બેસ બેસ કરવાથી બધા દોષો ઉભરે ઉભરી નીકળી જશે ઉલટો થઈ થઈ નીકળી જશે ખાલી બેસવાથી તમારે કાઢવા દેશો તો તમને કાઢી દઉં સહયોગ ઉભા કરી આપો ને સહયોગ ઉભા કરી આપો તમારે ભાવના કરો ને એવા સહયોગ ઉભા થશે. ભાવના કર્યા કરો ને રાત દાળ ભૂલશો નહીં તમારી જોડે આવતો રહો આવતા ને એટલે આવવાનો વાત શું છે ફાયદો શું છે કે નુકસાન શું છે આવતા રહેવું કઈ હેલું છે તમને હું તો આવો પણ એ કઈ હેલી વાત છે બની શકે એમ છે આવશે ફાઇલો બોલાવા આવશે ફાઇલો બોલાવા આવશે આપડે ભાવ એટલો તમારે ભાવ રાત દાડો કર્યા કરવું ભાવ કરું કે દાદા ની જોડે ક્યારે રેવાય ક્યારે રેવાય ક્યારે એક જ ભાવ માં વર્ત્યા કરે ને તો એ બહુ ઉભું થઈ જવું છે તમારા અમે તને સંતોડી ના શકો આમાં ત્યાં બધા મૂકીને તો હું નાખી દઉં કારણ કે તમે ચાર દાડા પછી પાછું બોલાવા ફાઇલો જોડે કે ફાઇલો તોડે જ નહીં કોઈ ફાઇલ એટલે શું વળગણ વળગણ વળગણ એટલે ભૂત ના કરતા મોટું ભૂત ભૂતને ભૂવો કાઢી આલે પણ આ વળગણ ને કોણ કાઢે ભોગવે છૂટકો થાય શું કહે ફાઇલ એટલે વળગણ એ ભૂતા તો હારા એટલે ભાઈ ભાવના કર્યા કરવાની એમ કરતા કરતા કરતા ભાવના કરો છો આપણા જ્ઞાન માંથી બે ચાર અવતાર વહેલો મોડો મોક્ષ જાય કરવાનો નહીં પંદર અવતાર સુધીમાં પણ આમાંથી જે લટકે તે તો 80,000 વર્ષ પાછળ નીકળે તો ઠેકાણ ના પડે તેથી કરી લખ્યું છે ને 80,000 વર્ષ બાકી છે આ શું કહ્યું 80,000 વર્ષ સુધી પાછું છોકરા છો બહુ બળતરાવાનો કાળ આવ્યો એટલે અહીં લટકે તો આમાંથી એટલું જોવાનું આપણે દાદા શેમાંથી લટકે નહીં આમાંથી આમાંથી એટલે શેમાંથી આ જ્ઞાન માંથી જ્ઞાન લીધા પછી વાત કે પહેલી પહેલી વાત જ્ઞાન લીધા પછી છે જ્ઞાન લીધા પછી લટકવાની વાત છે જોવાની જેમ ઊંધું કરે ત્યાં પછી થાય જ્ઞાન લીધા પછી હા પછી માણસ ઉર્દુ કરે ખરો જોવાની હા કરી શકે ને એને જેને શોધી નાખવું હોય તમારા ઘરે આગળ ઝાડા રોપ્યો હોય બગીચો તમે જાતે તમારે કાઢી નાખવો હોય તો કોઈ નાખે પણ દાદા જ્ઞાન લીધા પછી એને એવો વિચાર આવે એવો કરવાનો આવે તો કોક થાય, બધા ના હોય તેને આપણે ચેતવીએ તો એ પાછો ફરે. શું કહે? હા એ પડે નઈ, આ બેફામ પડવા જેવું ચીજ નહી. શું કહ્યું? બેફામ થવા જેવી ચીજ નહી, આ મારી નાખે બેફામ તો. તેથી અમે કહીએ છીએ ને કે વિષય નથી એવું લખ્યું છે. મેં શું લખ્યું છે? વિષયોમાં નિડરતા એવી છે. શું? વિષયોમાં કપટ કરવા એ બધું કરવું એ બધા નિવિષ કહેવાય. શું કહ્યું? મારી નાખે. અને એવું થતું હોય તો મારો ખેદ ખેદ નહીં, ખેદ હોવો જોઈએ. કેવો ખેદ હોવો જોઈએ? નિરંતર ખેદ વગર ગમે નહીં તો જાણવું કે રોગ જતો રહે છે. શું કહ્યું? ઉખાડી નાખવાની સત્તા કરી પોતાને. કેમ? બીજું સત્તા ગણો થાય છે એવું બનતું નથી. સત્તા તો જયારે કેવળ જ્ઞાન સત્તા સુધી એને સત્તા રહે. શું શું કરવું? નહીં દાદા, સત્તા રે બરાબર છે, પણ એવા એ રસ્તો આમ એવું હોય નહીં જીવો, પણ છતાં જીવ આવરું માની લે કે આપણે તો આવું થશે કે છે, કોણ પૂછનાર છે? એટલે બેફામ થઈ જાય, બેફામ. પણ દાદા એટલે દાદા જ્ઞાન લીધા પછી એમ આવે નહીં વિચારો એવા જે આપણું જ્ઞાન લીધેલું એમ કઈ કર્મ ખપાવેલા બનાવ છે ને બધા. શું છે? હા એ કર્મ ખપાવેલા માણસને તો જવાબદારી બધી સમજાય. અમને જવાબદારી બધી ભાન જ નથી. કર્મ ખપાવીને આગળ ગયેલા હોય ત્યાં જવાબદારી કિંમત હોય. આ તો આપણે ગમે તેને આપીએ દાદા. એને એ કર્મ પછાડે એમ થયું, એવા કર્મ હોય તો એને પછાડે એમ જ થયું. એવા કર્મ હોય તો પછી એને પછાડે એવું જ થયું ને? કર્મ એવા કર્મો નડતા નથી. કર્મ તો હોય તમારે વાંકો હોય, પણ તમને સમજદાર માણસ એટલે તમે ગણો કે આ હવે ફસાયેલામાં નીકળી કેમ જવું એ ફરી કાઢો. અને પેલા ફસાયેલા એને મદદ કરે. તમે કહો છો શું? નાનપણ માંથી મોફ કરો છો. શું કહો છો? કારણ કે આ બધા દીવાઓ થી મોફ કરતા હતા કે ના? એ તો વેપાર કરતા હતા. મોફ કરે છે કોણ? ગણો છે અમુક અમુક માણસો વેદાંત માં, અમુક જ માણસો મોક્ષ કરે છે. બીજા બધા જૈનો ઘણા ખરા મોક્ષ કરે. ડેવલપમેન્ટ છે ને, સમજણ છે ને. અને આ તો ભાન જ નહીં આ જવાબદારી શું? તમે તો બધું કર્મ ખપાઈ ખપાઈ ને આવેલા. કેવાય? તમે તમારી છોકરી અરે ઈચ્છા લેતી હોય તો તમે રાજી ખુશી થઈને 5,000 ખર્ચી બી શીખતા આપો. તો જયારે બધા ડેવલપ નથી એ તો ઈચ્છા લેતી હોય તો 10,000 બગાડીને પણ ઈચ્છા તોડી નાખાવાય. કારણ કે ડેવલપ નથી ને મનુષ્યપણાનું ડેવલપમેન્ટ જોઈએ. દીક્ષા લેવું એટલે શું? પોતાની છોકરી કલ્યાણ કરવા માટે. એટલે જૈનો આ પડે ના પડે? અને બીજા લોકો અમુક ડેવલપ થયેલો હોય તો ત્યાં આપડે. બાકી લોકો આપણે મૂર્છિત લોકો છે, બેફાન અવસ્થા છે. કે આપણે છોકરી એ જાણે છોકરીને પહેરાવીશું તો જ આપણી આગળ વધશે. દાદા દાદા આપ તો એમ કહો છો કે જેના ડેવલપમેન્ટ પૂરું હોય એ જ અહીં આવે મારી પાસે, નહીં તો કોઈ આવે નહીં, આવવાનું બને નહીં. અને પછી આવે તો એવું ડેવલપમેન્ટ નહીં, અમારું પુણ્ય પૂરું હોય એમ. પુણ્ય એટલે આ જગ્યા માટે પુણ્ય પૂરું હોય તો આવે. તો પછી પોતે બધું ખોદી નાખવું એ તો પોતાની સત્તા રહી છે ને. જો મારી જોડે અવરો હું બાજે તદ્દન સત્તા જતી નહીં રહેતી. આ જ્ઞાન થી કઈ તમ પરવત થઈ ગયા નથી. ના દાદા, તદ્દન સત્તા જતી નથી રહેતી વાત કરે છે, પણ જ્ઞાન લીધા પછી એને એ જાતનો ભાવ એવો આવે નહી. હિંસક ભાવ ના આવે, કોક જ માણસ કરે આવું. એ તો આપડે એક દાખલો આપવો જ પડે, નહીં તો અદુખતું બંધ થાય નઈ. હા એ બરોબર, દાખલો આપવા માટે કયો દાદા? બરોબર, દાખલો આપવા માટે કહો. જ્ઞાન સ્વભાવ સન્મુખ થયેલા હોય એવા થોડા ઘર માણસો. આમ જ્ઞાની બેઠા છે, જ્ઞાની જ્ઞાની ની અમે સન્મુખતા રાખી. સન્મુખતા એટલે ભલે તમામ બેઠા હોય પણ સન્મુખતા, ભાવ સન્મુખતા. એ ભાવ સન્મુખતા બહુ થોડા માણસ નું હોય. 90 ડિગ્રી ના બહુ થોડા માણસ હોય. કેટલાક 80 ડિગ્રી ના હોય, કોઈ 85 ડિગ્રી ના, કોઈ 70 ડિગ્રી ના હોય, કોઈ 60 ડિગ્રી ના હોય ને, અને કેટલાક ના તો 65 ડિગ્રી હોય. એ જ્ઞાન લેતો હોય. શું થાય આપણું જ્ઞાન પૂરેપૂરું સમજે, તે ડિસ્ચાર્જ સમજે ને, તો ભાઈ મને કેવા ના આવે, મન દાદા આમ થાય છે તેમ થાય છે કેવા જ ના આવે. શું કહ્યું? ડિસ્ચાર્જ ને ડિસ્ચાર્જ સમજે તો ફરી મને કેવા ના આવે કે મને કેમ આમ થાય છે આમ થાય છે. શું કહ્યું? કારણ કે એ સન્મુખતા થયા નથી એટલે પૂછવા આવે છે. શું કહ્યું? અને સન્મુખતા થયા આવે ત્યારે ડિસ્ચાર્જ કરીએ, ફરી ચાર્જ કર્યો, ડિસ્ચાર્જ કર્યું. ચાર્જ તો હું ફરી રસિકભાઈ છું એવું એનું ભાન રહે તો ચાર્જ થાય, નહી તો ચાર્જ ના થાય. છતાંય પણ ચાર ડિસ્ચાર્જ ને સમજે નથી પડતી ને. ડિસ્ચાર્જ એ બધો ચારિત્ર મોહની છે. કેવી છે? ચારિત્ર મોહની. અને ચારિત્ર મોહની જુએ એ સમ્યક ચારિત્ર છે. કેટલી સહેલી વાત, વાત બહુ સહેલી છે પણ સમજવી સહેલી નથી. સમજવી એ સહેલી પણ સન્મુખતા નથી. શું કહ્યું? અંક ગણિત જેટલું અઘરું છે એલ્જીબ્રા અને જ્યોમેટ્રી એના જેટલું અઘરું નથી. બીજી ગાંઠો ને મૂર્છા ભાવ ને લઈને ભૂલી જાય. શું કહ્યું? પછી પાછું અમદાવાદ હા શું કહ્યું? બીજી ગાંઠોના મૂર્છા ભાવ લઈ ને ભૂલી જાય. એટલી એટલી સન્મુખતા ઓછી ના. સન્મુખતા હોય તો પણ આપડી ગોંઠવા પછી એ હોય ને સન્મુખતા હોય પણ